સર્વેનું હિત ઈચ્છવાથી શું ક્યારે દુઃખ આવી શકે છે? જેમની પાસે પારસમણી છે તેની પાસે શું દરિદ્રતા રહી શકે છે? બીજાઓનો દ્રોહ કરનારા શું કદી નિર્ભય થઈ શકે છે? અને કામી શું કલંકરહિત રહી શકે છે? બ્રાહ્મણનું નરસું કરવાથી શું વંશ રહી શકે છે? સ્વરૂપ ઓળખાયાથી શું કર્મ થઈ શકે છે? દુષ્ટોની સંગતથી શું કોઈને સુબુદ્ધિ ઉત્પન્ન થઈ છે? પરસ્ત્રીગામી શું ઉત્તમ ગતિ પામી શકે છે? પરમાત્માને જાણનારા કદી જન્મ મરણના ચક્કરમાં પડી શકે છે? ભગવાનની નિંદા કરનારા કદી સુખી થઈ શકે છે? નીતિ જાણ્યા વિના શું રાજ્ય રહી શકે છે? શ્રી હરિના ચરિત્ર વર્ણન કરવાથી શું પાપ રહી શકે છે? પુણ્ય વિના શું પવિત્ર યશ પ્રાપ્ત થઈ શકે છે? વિના પાપે શું કોઈ અપયશ પામી શકે છે? જેનો મહિમા વેદ સંત અને પુરાણ ગાય છે તે હરિભક્તિ સમાન શું કોઈ અન્ય લાભ પણ છે? હે ભાઈ, જગતમાં શું આની સમાન બીજી પણ કોઈ હાનિ છે કે મનુષ્યનું શરીર પામીને પણ શ્રી રામજીનું ભજન ન કરવામાં આવે? ચાડિયાપણા સમાન શું કોઈ બીજું પાપ છે? અને હે ગરુડજી, દયા સમાન શું કોઈ અન્ય ધર્મ છે? આ પ્રમાણે હું અગણિત યુક્તિઓ મનમાં વિચારતો હતો અને આદરની સાથે મુનિનો ઉપદેશ સાંભળતો નહોતો. જ્યારે મેં વારંવાર સગુણનો પક્ષ સ્થાપિત કર્યો ત્યારે મુનિ ક્રોધયુક્ત વચન બોલ્યા, અરે મૂઢ, હું તને સર્વોત્તમ શિક્ષણ આપું છું તો પણ તેને તું નથી માનતો અને અનેક પ્રકારે ઉત્તર પ્રત્યુત્તર કરી રાખે છે. મારા સત્ય વચનો પર વિશ્વાસ નથી કરતો, કાગડાની જેમ બધાથી બીવે છે. અરે મૂર્ખ, તારા હૃદયમાં પોતાના પક્ષનો મોટો ભારે હઠ છે, માટે તું શીઘ્ર ચાંડાલ પક્ષી કાગડો થઈ જા. મેં આનંદ સાથે મુનિના શાપને માથે ચડાવી લીધો. તેનાથી મને ન કંઈ ભય થયો અને ન દીનતા જ આવી. ત્યારે હું તરત જ કાગડો થઈ ગયો. પછી મુનિના ચરણોમાં શીશ નમાવીને અને રઘુકુળ શિરોમણી શ્રી રામજીનું સ્મરણ કરીને હું હરખાઈને ઉડી નીકળ્યો. શિવજી કહે છે, હે ઉમા, જે શ્રી રામજીના ચરણોના પ્રેમી છે અને કામ અભિમાન તથા ક્રોધથી રહિત છે તે જગતને પોતાના પ્રભુથી ભરાયેલું જુએ છે, પછી તે કોનાથી વેર કરે? કાક ભૂષુંડીજીએ કહ્યું, હે પક્ષીરાજ ગરુડજી, સાંભળો, આમાં ઋષિનો કંઈ પણ દોષ ન હતો. રઘુવંશના વિભૂષણ શ્રી રામજી જ સર્વેના હૃદયમાં પ્રેરણા કરનારા છે. કૃપાસાગર પ્રભુએ મુનિની બુદ્ધિને ભોળી કરીને મારા પ્રેમની પરીક્ષા લીધી. મન વચન અને કર્મથી જ્યારે પ્રભુએ મને પોતાનો દાસ જાણી લીધો ત્યારે ભગવાને મુનિની બુદ્ધિ પાછી ફેરવી નાખી. ઋષિએ મારો મહાન પુરુષો જેવો સ્વભાવ અને શ્રી રામજીના ચરણોમાં વિશેષ વિશ્વાસ જોયો. ત્યારે મુનિએ ઘણા વિસ્મય સાથે વારંવાર પસ્તાઈને મને આદરપૂર્વક તેડાવ્યો. તેમણે અનેક પ્રકારે મારો સંતોષ કર્યો અને ત્યારે હરખાઈને મને રામ મંત્ર આપ્યો. કૃપાનિધાન મુનિએ મને બાળરૂપ શ્રી રામજીનું ધ્યાન બતાવ્યું. સુંદર અને સુખ આપનાર આ ધ્યાન મને ઘણું જ ઠીક લાગ્યું. તે ધ્યાન હું તમને અગાઉ સંભળાવી ચૂક્યો છું. મુનિએ કેટલાક સમય સુધી મને ત્યાં પોતાની પાસે રાખ્યો. પછી તેમણે રામચરિત માનસનું વર્ણન કર્યું. આદરપૂર્વક મને આ કથા સંભળાવીને પછી મુનિએ મને સુંદર વાણી કહી, હે તાત, આ સુંદર અને ગુપ્ત રામચરિત્ર રૂપી સરોવર મેં શિવજીની કૃપાથી મેળવ્યું હતું. તમને શ્રી રામજીના નિજ ભક્ત જાણ્યા એટલે મેં તમને સર્વ ચરિત્ર વિસ્તારથી કહ્યું. હે તાત, જેમના હૃદયમાં શ્રી રામજીની ભક્તિ નથી તેમના સામે આને કદીએ ન કહેવું જોઈએ. મુનિએ મને અનેક પ્રકારે સમજાવ્યો ત્યારે મેં પ્રેમની સાથે મુનિના ચરણોમાં શીશ નમાવ્યું. મુનિશ્વરે પોતાના કર કમળોથી મારા મસ્તકે સ્પર્શ કરીને હર્ષિત થઈને આશીર્વાદ આપ્યા કે હવે મારી કૃપાથી તારા હૃદયમાં સદાય પ્રગાઢ રામભક્તિ વસશે. તમે સદાય શ્રી રામજીના પ્રિય થાવ અને કલ્યાણરૂપ ગુણોના ધામ માનરહિત ઈચ્છાનુસાર રૂપ ધારણ કરવામાં સમર્થ, ઈચ્છા મૃત્યુ અને જ્ઞાન અને વૈરાગ્યના ભંડાર થાવ. આટલું જ નહીં, શ્રી ભગવાનનું સ્મરણ કરતા તમે જે આશ્રમમાં નિવાસ કરશો ત્યાં એક યોજન સુધી અવિદ્યા નહીં વ્યાપે. કાળ, કર્મ, ગુણ, દોષ અને સ્વભાવથી ઉત્પન્ન કંઈ પણ દુઃખ તમને ક્યારેય નહીં વ્યાપે. અનેક પ્રકારના સુંદર શ્રી રામજીના રહસ્ય જે ઇતિહાસ અને પુરાણોમાં ગુપ્ત અને પ્રગટ છે, તમે તે સર્વેને પણ પરિશ્રમ વિના જ જાણી જશો. શ્રી રામજીના ચરણોમાં તમારો નિત્ય નવો પ્રેમ થાય. પોતાના મનમાં તમે જે કંઈ ઈચ્છા કરશો, શ્રી હરિની કૃપાથી તેની પૂર્તિ કંઈ પણ દુર્લભ નહીં હોય. હે ધીર બુદ્ધિ ગરુડજી, સાંભળો. મુનિનો આશીર્વાદ સાંભળીને આકાશમાં ગંભીર બ્રહ્મવાણી થઈ કે હે જ્ઞાની મુનિ, તમારા વચન એવા જ સત્ય થાવ. આ કર્મ, મન અને વચનથી મારો ભક્ત છે. આકાશવાણી સાંભળીને મને ઘણો જ હર્ષ થયો. હું પ્રેમમાં મગ્ન થઈ ગયો અને મારા સર્વે સંશય જતા રહ્યા. તત્પશ્ચાત મુનિને વિનંતી કરીને, આજ્ઞા પામીને અને તેમના ચરણ કમળોમાં વારંવાર શીશ નમાવીને હું હર્ષ સહિત આ આશ્રમમાં આવ્યો. પ્રભુ શ્રી રામજીની કૃપાથી મેં દુર્લભ વર પામી લીધો. હે પક્ષીરાજ, સાંભળો. મને અહીં નિવાસ કરતા 27 કલ્પ વીતી ગયા. હું સદા અહીં શ્રી રઘુનાથજીના ગુણોનું ગાન કર્યા કરું છું અને ચતુર પક્ષી તેને આદરપૂર્વક સાંભળે છે. અયોધ્યાપુરીમાં જ્યારે જ્યારે શ્રી રઘુવીર ભક્તોના માટે મનુષ્ય શરીર ધારણ કરે છે, ત્યારે ત્યારે હું જઈને શ્રી રામજીની નગરીમાં રહું છું અને પ્રભુની બાળ લીલા જોઈને સુખ પ્રાપ્ત કરું છું. પછી હે પક્ષીરાજ, શ્રી રામજીના બાળ રૂપને હૃદયમાં રાખીને હું પોતાના આશ્રમમાં આવી જઉં છું. જે કારણે મેં કાગદેહ મેળવ્યો તે સમસ્ત કથા આપને સંભળાવી દીધી. હે તાત, મેં આપના સર્વે પ્રશ્નોના ઉત્તર કહ્યા. આહા, રામ ભક્તિનો મોટો ભારે મહિમા છે. મને પોતાનું આ કાગ શરીર એટલા માટે પ્રિય છે કે તેમાં મને શ્રી રામજીના ચરણોનો પ્રેમ પ્રાપ્ત થયો. આ શરીરેથી હું પોતાના પ્રભુના દર્શન પામ્યો અને મારા સર્વે સંશય ટળી ગયા. માસ પારાયણ 29મો વિશ્રામ. જય શ્રી રામ. હું હઠ કરીને ભક્તિ પક્ષ પર ચોંટ્યો રહ્યો, જેનાથી મહર્ષિ લોમશે મને શાપ આપ્યો. પરંતુ તેનું ફળ એ થયું કે મુનિઓને પણ દુર્લભ વરદાન હું પામ્યો. ભજનનો પ્રતાપ તો જુઓ. જે ભક્તિનો આવો મહિમા જાણીને પણ તેને છોડી દે છે અને કેવળ જ્ઞાનને માટે શ્રમ કરે છે, તે મૂર્ખ ઘેર ઉભેલી કામધેનુને ત્યજીને દૂધ માટે આકડાના ઝાડને શોધતો ફરે છે. હે પક્ષીરાજ, સાંભળો. જે લોકો શ્રીહરિની ભક્તિને છોડીને બીજા ઉપાયોથી સુખ ઈચ્છે છે, તે મૂર્ખ અને જડ કરણીવાળા વહાણ વિના જ તરીને મહાસમુદ્રને પાર કરવા માગે છે. શિવજી કહે છે, હે ભવાની, ભૂષુંડીના વચન સાંભળીને ગરુડજી હર્ષિત થઈને કોમળ વાણીથી બોલ્યા. હે પ્રભો, આપના પ્રસાદથી મારા હૃદયમાં હવે સંદેહ, શોક, મોહ અને ભ્રમ થોડોક પણ ન રહ્યો. મેં આપની કૃપાથી શ્રી રામચંદ્રજીના પવિત્ર ગુણ સમૂહોને સાંભળ્યા અને શાંતિ પ્રાપ્ત કરી. હે પ્રભો, હવે હું આપને એક વાત બીજી પૂછું છું. હે કૃપાસાગર, મને સમજાવીને કહો. સંત, મુનિ, વેદ અને પુરાણ એ કહે છે કે જ્ઞાન સમાન દુર્લભ કંઈ પણ નથી. હે ગોસાઈ, એ જ જ્ઞાન મુનિએ આપને કહ્યું, પરંતુ આપે ભક્તિ સમાન એનો આદર નથી કર્યો. હે કૃપાના ધામ, હે પ્રભો, જ્ઞાન અને ભક્તિમાં શું અંતર છે, આ સઘળું મને કહો. ગરુડજીના વચન સાંભળીને સુજ્ઞ કાક ભૂષુંડીજીએ સુખ માન્યું અને આદરની સાથે કહ્યું, ભક્તિ અને જ્ઞાનમાં કંઈ પણ ભેદ નથી. બંને સંસારથી ઉત્પન્ન ક્લેશોને હરી લે છે. હે નાથ, મુનિશ્વર એમનામાં કંઈક અંતર બતાવે છે. હે પક્ષી શ્રેષ્ઠ, તેને સાવધાન થઈને સાંભળો. હે હરિવાહન, સાંભળો. જ્ઞાન, વૈરાગ્ય, યોગ, વિજ્ઞાન આ સર્વે પુરુષ છે. પુરુષનો પ્રતાપ સર્વે પ્રકારે પ્રબળ થાય છે. અબળા અર્થાત માયા